श्री पद्म पुराण उत्तरखंड अध्याय 73 श्रीमद भगवद गीता ना 15मा ने 16मा अध्याय नु महात्म्य श्री महादेव जी कहे छे। हे पार्वती, हवे गीता ना 15मा अध्याय नु महात्म्य सांभळो। गौड देश मा कृपाण नरसिंह नामना एक राजा हता, जेमनी तलवारनी धारथी युद्धमा देवता पण परास्त थई जता हता। तेमनो बुद्धिमान सेनापति शस्त्र ने शास्त्रनी कलाओनो भंडार हतो। तेनु नाम सर्ब मेरुंड हतु। तेनी भुजाओमा प्रचंड बळ हतु। एकवार ते पापीए राजकुमारो सहित राजानो वध करीने स्वयं राज्य करवानो विचार कर्यो। आवा निश्चयना थोड़ा ज दिवसों बाद ते बीमार थईने मरी गयो। થોડા સમયમાં તે પાપાત્મા પોતાના પૂર્વકર્મના કારણે સિંધુ દેશમાં એક પાણીદાર ઘોડો થયો। પછી ઘોડાની પરખ કરનાર એક વૈશ્યના પુત્રે તેની ઘણી કિંમત આપીને તેને ખરીદી લીધો અને ખૂબ યત્નપૂર્વક તેને રાજધાની સુધી તે લઈ આવ્યો। વૈશ્યકુમાર તે અશ્વ રાજાને આપવા માટે લાવ્યો હતો। જોકે રાજા તે વૈશ્યકુમારથી પરિચિત હતા, છતાં દ્વારપાલે તેના આગમનની સૂચના આપી। રાજાએ પૂછ્યું, શા માટે આવ્યા છો? ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હે દેવ, સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણથી સંપન્ન એક અશ્વ હતો, જેને ત્રિલોકનું રત્ન સમજીને મેં તેનું ઘણું મૂલ્ય આપીને ખરીદી લીધો છે। રાજાએ આજ્ઞા આપી, તે અશ્વને અહીં લઈ આવો। વાસ્તવમાં તે ઘોડો ગુણોમાં ઉચ્ચ શ્રેવા જેવો હતો, દેખાવમાં સુંદરતાની તો તે મૂર્તિ જ હતો, શુભ લક્ષણોનો તે સમુદ્ર જ હતો। વૈશ્ય તે ઘોડો લઈ આવ્યો અને રાજાએ તેને જોયો। અશ્વના લક્ષણ જાણનારા મંત્રીઓએ તેની બહુ પ્રશંસા કરી। તે સાંભળીને રાજાના આનંદની સીમા ન રહી અને તેણે વૈશ્યને મોં માંગ્યું સોનું આપીને તરત જ તે અશ્વને ખરીદી લીધું। થોડા સમય પછી એકવાર રાજા શિકાર કરવા માટે તે જ ઘોડા પર બેસીને વનમાં ગયા। તે અરણાઓની પાછળ એમણે પોતાનો ઘોડો દોડાવ્યો। પાછળ દોડતા બધા સૈનિકોનો સાથ છૂટી ગયો। તેઓ ઘણા દૂર નીકળી ગયા, તૃષાએ તેમને વ્યાકુળ કરી દીધા। ત્યારે તે ઘોડા પરથી ઉતરીને જળ શોધવા લાગ્યા। ઘોડાને તો તેમણે વૃક્ષ સાથે બાંધી દીધો અને પોતે એક શિલા પર ચડવા લાગ્યા। થોડે સુધી ચડ્યા પછી એમણે જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલા પર પડ્યો છે। તેમાં ગીતાના 15મા અધ્યાયનો અર્ધો શ્લોક લખેલો હતો। રાજા તેને વાંચવા લાગ્યા, તેમના મુખેથી ગીતાના અક્ષર સાંભળીને ઘોડો તરત પડી ગયો અને અશ્વયોનીથી તેની મુક્તિ થઈ ગઈ તથા તરત જ દિવ્ય વિમાન પર બેસીને તે સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો। ત્યાર પછી રાજાએ પહાડ પર ચડીને એક ઉત્તમ આશ્રમ જોયો। ત્યાં નાગકેસર, કેળા, કેરી અને નાળિયેરના વૃક્ષો લહેરાઈ રહ્યા હતા। આશ્રમની અંદર એક બ્રાહ્મણ બેઠા હતા, જે સંસારની વાસનાઓથી મુક્ત હતા। રાજાએ તેમને પ્રણામ કરીને વિનયપૂર્વક પૂછ્યું, હે બ્રહ્મન, મારો ઘોડો જે હમણાં જ સ્વર્ગમાં ચાલ્યો ગયો તેમાં શું કારણ છે? રાજાની વાત સાંભળીને ત્રિકાળ જ્ઞાની મંત્રવેતા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું, રાજન, પૂર્વકાળમાં તમારે ત્યાં જે સર્બ મેરુંડ નામનો સેનાપતિ હતો, તે તમને પુત્રો સહિત મારીને સ્વયં રાજ્ય હડપ કરી લેવા તૈયાર હતો। દરમિયાન બીમારીના કારણે તે મૃત્યુનો શિકાર બન્યો હતો। ત્યાર પછી તેના પાપથી ઘોડો થયો હતો। અહીં ક્યાંક ગીતાના 15મા અધ્યાયનો અર્ધો શ્લોક લખેલો મળી ગયો, તેને તમે વાંચવા લાગ્યા, તે શ્લોકને તમારા મુખે સાંભળીને તે અશ્વ સ્વર્ગને પ્રાપ્ત થયું। ત્યાર પછી રાજાના સૈનિકો તેમને શોધતા ત્યાં આવી પહોંચ્યા। તે બધાની સાથે બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા અને ગીતાના 15મા અધ્યાયના શ્લોકાક્ષરોથી અંકિત તે પત્રને વાંચીને પ્રસન્ન થવા લાગ્યા। તેમના નેત્રો હર્ષથી ખીલી ઉઠ્યા। ઘેર આવીને તેમણે મંત્રવેતા મંત્રીઓની સાથે પોતાના પુત્ર સિંહબલને રાજ્ય સિંહાસન પર અભિષિક્ત કર્યું અને સ્વયં 15મા અધ્યાયના જપથી વિશુદ્ધ ચિત્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરી લીધું। શ્રી મહાદેવજી કહે છે, હે પાર્વતી, હવે હું ગીતાના 16મા અધ્યાયનું મહાત્મ્ય કહીશ, સાંભળો। ગુજરાતમાં સૌરાષ્ટ્ર નામે એક નગર છે, ત્યાં ખડગબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા। જે બીજા ઇન્દ્ર જેવા પરાક્રમી હતા, તેમની પાસે એક હાથી હતો જે મદ ટપકાવતો રહીને સદા મદથી ઉન્મત્ત રહેતો હતો. તેનું નામ અરિમર્દન હતું. એકવાર તે તેના બંધનો તોડીને બહાર નીકળી ગયો. મહાવતો તેને બંને બાજુ અંકુશ દેખાડીને ડરાવી રહ્યા હતા, પરંતુ ક્રોધવશ તે બધાની અવગણના કરીને તેણે પોતાના રહેવાનું સ્થાન હાથીખાનાને પાડી નાખ્યું. તેના ઉપર ચારે બાજુથી ભાલાઓનો મારો ચાલુ હતો. તેમ છતાં મહાવતો પણ ભયભીત હતા, હાથી જરાય ડરતો ન હતો. આવી અભૂતપૂર્વ ઘટના સાંભળીને રાજા પોતે હાથીને વશ કરવાની કળામાં નિપુણ રાજકુમારો સાથે ત્યાં આવ્યા. આવીને તેમણે તે બળવાન દાંતવાળા હાથીને જોયો. નગરના લોકો પોતાના કામ ધંધા બંધ કરીને પોતાના બાળકોને ભયથી બચાવતા બહુ દૂર ઊભા રહીને તે મહાભયંકર ગજરાજને જોતા રહ્યા. તે જ સમયે કોઈ બ્રાહ્મણ તળાવમાં નહાઈને તે જ માર્ગથી આવ્યા. તે ગીતાના 16મા અધ્યાયના શ્લોકો બોલી રહ્યા હતા. ગામના લોકોએ સૈનિકોએ તેમને બહુ રોક્યા, પરંતુ તેમણે કોઈનું ન માન્યું. તેમને હાથીનો ભય ન હતો, તેથી તેઓ વિચલિત ન થયા. આ બાજુ હાથી પોતાના ફૂફાડાથી ચારે દિશાઓને ધ્રુજાવતો રહીને લોકોને કચડી રહ્યો હતો. તે બ્રાહ્મણ હાથીના ટપકતા મદને હાથેથી અડકીને કુશળતાપૂર્વક નીકળી ગયા. આ જોઈને રાજા તથા નગરજનોનું એટલું આશ્ચર્ય થયું જેનું વર્ણન કરી શકાય નહીં. રાજાની આંખો ચકિત થઈ ગઈ. તેમણે તે બ્રાહ્મણને બોલાવીને પોતે સવારી પરથી ઉતરીને પ્રણામ કર્યાને પૂછ્યું, બ્રાહ્મણ, આજે તમે આ મહાન અલૌકિક કાર્ય કર્યું છે, કેમ કે આ કાળ જેવા ભયંકર ગજરાજની સામે તમે જીવતા પાછા આવ્યા છો. પ્રભુ, તમે ક્યાં દેવતાનું પૂજન તથા ક્યાં મંત્રનો જપ કરો છો? તમે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? બ્રાહ્મણે કહ્યું, રાજન, હું દરરોજ ગીતાના 16મા અધ્યાયના થોડા શ્લોકોનો જપ કર્યા કરું છું, તેનાથી આ બધી સિદ્ધિઓ મળી છે. શ્રી મહાદેવજી કહે છે, ત્યારે હાથીનું કુતૂહલ જોવાની ઈચ્છા છોડીને રાજા બ્રહ્મદેવતાને સાથે લઈને પોતાના મહેલમાં આવ્યા. ત્યાં શુભ મુહૂર્ત જોઈને 1,00,000 સ્વર્ણ મુદ્રાઓની દક્ષિણા આપીને તેમણે બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા અને તેમની પાસેથી ગીતા મંત્રની દીક્ષા લીધી. ગીતાના 16મા અધ્યાયના કેટલાક શ્લોકોનો અભ્યાસ કરી લીધા બાદ તેમના મનમાં હાથીને છોડીને તેના કૌતુક જોવાની ઈચ્છા થઈ. પછી તો એક દિવસ સૈનિકોની સાથે બહાર નીકળીને રાજાએ મહાવતોને કહીને તે હાથીને છૂટો કરી દીધો. તેઓ ભયની વાત ભૂલી ગયા. રાજાનો સુખ ભોગ વિલાસ પ્રત્યે આસક્તિ ન રહી. તેઓ પોતાનું જીવન તણખલા જેવું સમજીને હાથીને પાસે ચાલ્યા ગયા. હિંમતવાન લોકોમાં અગ્રગણી એવા રાજા ખડકબાહુ મંત્ર પર વિશ્વાસ કરીને હાથીની પાસે ગયા અને સતત મદ ટપકાવતા તેના ગંડ સ્થળને હાથ લગાવીને સકુશળ પાછા આવ્યા. કાળના મુખથી ધાર્મિક અને ખલના મુખેથી સાધુ પુરુષની જેમ તે ગજરાજના મુખથી બચીને પાછા આવ્યા. નગરમાં આવ્યા પછી તેમણે પોતાના રાજકુમારને રાજપદ પર અભિષિક્ત કરીને સ્વયં ગીતાના 16મા અધ્યાયની ઉપાસના કરીને સદગતિ પ્રાપ્ત કરી. અધ્યાય 73મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.